શ્રીમદ્ ભાગવત 12મો સ્કંધ 7મો અધ્યાય. અથર્વવેદની શાખાઓ અને પુરાણોના લક્ષણો. સુતજી કહે છે, પ્રિય પરીક્ષિત, શૌનકાદિ ઋષિઓ, હું કહી ચૂક્યો છું કે અથર્વવેદના જ્ઞાતા સુમંતુ મુનિ હતા. તેમણે પોતાની સંહિતા પોતાના પ્રિય શિષ્ય કબંધને ભણાવી. કબંધે તે સંહિતાના બે ભાગ કરીને પથ્ય અને વેદદર્શને ભણાવી. વેદદર્શના 4 શિષ્ય હતા, શુક્લાયની, બ્રહ્મબલી, મોદોષ અને પીપલાયની. હવે પથ્યજીના શિષ્યોના નામ કહું છું. શૌનકજી. પથ્યજીના 3 શિષ્ય હતા, કુમુદ, શુનક અને અથર્વવેતા ઝાઝલી. અથર્વવેતા ઝાઝલી અંગિરા ગોત્રમાં ઉત્પન્ન થયેલા શુનકજીના 2 શિષ્ય હતા, બ્રભુ અને સૈંધવાયન. તે લોકોએ 2 સંહિતાઓનું અધ્યયન કર્યું. અથર્વવેદના આચાર્યોમાં આ સિવાય સૈંધવાયન આદિના શિષ્ય સાવર્ણ્ય વગેરે તથા નક્ષત્ર કલ્પ, શાંતિ, કશ્યપ, અંગિરસ વગેરે અનેક વિદ્વાનો બીજા પણ થયા. હવે હું તમને પુરાણના આચાર્યો વિશે કહું છું, તે સાંભળો. શૌનકજી. પુરાણોના 6 આચાર્યો પ્રસિદ્ધ છે. રૂયારૂણી, કશ્યપ, સાવરણી, અકૃતવ્રણ, વૈશંપાયન અને હારિત. આ લોકો મારા પિતાજી પાસેથી 1-1 પુરાણ સંહિતા ભણ્યા હતા અને મારા પિતાજીએ સ્વયં ભગવાન વ્યાસજી પાસે તે સંહિતાઓનું અધ્યયન કર્યું હતું. મેં તે 6 આચાર્યો પાસેથી બધી જ સંહિતાઓનું અધ્યયન કર્યું હતું. તે 6 સંહિતાઓ સિવાય બીજી પણ 4 મૂળ સંહિતાઓ હતી. તેમનું પણ કશ્યપ, સાવરણી, પરશુરામજીના શિષ્ય અકૃતવ્રણ અને તે બધાની સાથે મેં વ્યાસજીના શિષ્ય શ્રી રોમહર્ષણજી પાસેથી, જે મારા પિતા હતા, અધ્યયન કર્યું હતું. શૌનકજી. મહર્ષિઓએ વેદ અને શાસ્ત્રો પ્રમાણે પુરાણોના લક્ષણ કહ્યા છે. હવે તમે સાવધાન થઈને તેનું વર્ણન સાંભળો. શૌનકજી. પુરાણોના પારદર્શી વિદ્વાનો કહે છે કે પુરાણોના 10 લક્ષણ છે. સર્ગ, વિસર્ગ, વૃત્તિ, રક્ષા, મન્વંતર, વંશ, વંશાનુચરિત, સંસ્થા એટલે પ્રલય, હેતુ એટલે ઉતિ અને અપાશ્રય. કોઈ કોઈ આચાર્યો પુરાણોના 5 લક્ષણ માને છે. બંને વાતો બરાબર છે, કેમ કે મહાપુરાણોમાં 10 લક્ષણ હોય છે અને નાના પુરાણોમાં 5. વિસ્તાર કરીને 10 કહે છે અને સંક્ષેપ કરીને 5. હવે એમના લક્ષણ સાંભળો. જ્યારે મૂળ પ્રકૃતિના ગુણો વિકાર પામવાથી મહતત્વ ઉત્પન્ન થાય છે, મહતત્વથી તામસ, રાજસ અને વૈકારિક સાત્વિક 3 પ્રકારનો અહંકાર, તેમજ તે અહંકારથી શબ્દાદી 5 તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને વિષયોની ઉત્પત્તિ થાય છે. આ જ ઉત્પત્તિ ક્રમનું નામ સર્ગ છે. પરમેશ્વરના અનુગ્રહથી સૃષ્ટિનું સામર્થ્ય પ્રાપ્ત કરીને મહતત્વ વગેરે પૂર્વકર્મો અનુસાર ભલી બુરી વાસનાઓથી અને એક બીજમાંથી જેમ બીજું બીજ ઉત્પન્ન થાય છે તેમ પ્રવાહ રૂપે થયેલા ચરાચર સ્થાવર જંગમ પ્રાણી સમુદાયની સૃષ્ટિને વિસર્ગ કહે છે. ચર પ્રાણીઓ એટલે શરીરથી હલનચલન કરવાવાળાના શરીર પોષણ, વૃત્તિનું સાધન સર્વસાધારણ રીતે તો જળ પદાર્થો માનવામાં આવ્યા છે, જેમાં અનાજ, ફળ, ફૂલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચર પ્રાણીઓના દૂધ વગેરે પણ મનુષ્યોએ કેટલાક તો સ્વભાવવશ કામના અનુસાર નક્કી કરી લીધા છે અને કેટલાક શાસ્ત્ર અનુસાર છે. ભગવાન દરેક યુગમાં પશુ પક્ષી મનુષ્ય ઋષિ દેવતા વગેરેના રૂપમાં અવતાર ગ્રહણ કરીને અનેક લીલાઓ કરે છે. એ જ અવતારોમાં તેઓ વેદ માર્ગના વિરોધીઓનો સંહાર પણ કરે છે. તેમની આ અવતાર લીલા વિશ્વની રક્ષા માટે હોય છે, તેથી તેનું નામ રક્ષા છે. મનુ, દેવતા, મનુપુત્રો, ઇન્દ્ર, સપ્તર્ષિ અને ભગવાનના અંશા અવતાર, આ છ વાતોની વિશેષતા હોય તેને મન્વંતર કહે છે. બ્રહ્માજીથી જેટલા રાજાઓ ઉત્પન્ન થયા છે તેમની ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની સંતાન પરંપરાને વંશ કહે છે. તે રાજાઓના તથા તેમના વંશજોની કથાને વંશાનું ચરિત્ર કહેવામાં આવે છે. આ વિશ્વ બ્રહ્માંડનો સ્વાભાવિક જ પ્રલય થઈ જાય છે. તેના ચાર ભેદ છે, નૈમિતિક, પ્રાકૃતિક, નિત્ય અને આત્યંતિક. આ ચાર પ્રકારનો પ્રલય થાય છે. તત્વજ્ઞ વિદ્વાનો એને જ સંસ્થા કહે છે. પુરાણોના લક્ષણમાં હેતુ નામથી જેનો વ્યવહાર થાય છે તે જીવ જ છે, કારણ કે વાસ્તવમાં તે જ સર્ગ વિસર્ગ વગેરેનો હેતુ છે. અને અવિદ્યાવશ અનેક પ્રકારના કર્મોમાં તે ફસાઈ ગયો છે. જે લોકો તેને ચૈતન્ય પ્રધાનની દ્રષ્ટિએ જુએ છે તેઓ તેને અનુયશી અર્થાત પ્રકૃતિમાં શયન કરનારો કહે છે, અનુશયી. અને ઉપાધિની દ્રષ્ટિએ જોવાવાળા તેને અવ્યાકૃત અર્થાત પ્રકૃતિ રૂપ કહે છે. જીવની વૃત્તિઓના ત્રણ વિભાગ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ અવસ્થાઓમાં તેમના અભિમાની વિશ્વ તેજસ અને પ્રાજ્ઞના માયામય રૂપોમાં પ્રતીત થાય છે. અને આ અવસ્થાઓથી પર તુરીય તત્વના રૂપમાં પણ લક્ષિત થાય છે. તે જ બ્રહ્મ છે, તેને જ અહીં અપાશ્રય શબ્દથી કહેવામાં આવ્યું છે. નામ વિશેષ અને રૂપ વિશેષથી યુક્ત પદાર્થો પર વિચાર કરીએ તો તે સત્તા માત્ર વસ્તુના રૂપમાં સિદ્ધ થાય છે. તેમની વિશેષતાઓ લુપ્ત થઈ જાય છે. ખરેખર તો તે સત્તા જ તે વિશેષતાઓના રૂપમાં પણ પ્રતીત થઈ રહી છે અને તેનાથી ભિન્ન પણ. બરાબર તે જ ન્યાય શરીર અને વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિથી માંડીને મૃત્યુ અને મહાપ્રલય પર્યંત જેટલી પણ વિશેષ અવસ્થાઓ છે તેમના રૂપમાં પરમ સત્ય સ્વરૂપ બ્રહ્મ જ પ્રતીત થઈ રહ્યું છે અને તે તેમનાથી સર્વથા પૃથક પણ છે. આ જ વાક્ય ભેદથી અધિષ્ઠાન અને સાક્ષી રૂપે બ્રહ્મ જ સર્વનું આશ્રય તત્વ છે. જ્યારે ચિત્ત સ્વયં આત્મવિચાર અથવા યોગાભ્યાસ દ્વારા સત્વગુણ, રજોગુણ, તમોગુણ સંબંધી વ્યવહારિક વૃત્તિઓ તથા જાગ્રત, સ્વપ્ન વગેરે સ્વાભાવિક વૃત્તિઓનો ત્યાગ કરીને ઉપરાંત થઈ જાય છે, ત્યારે શાંત વૃત્તિમાં તત્વમસી વગેરે મહાકાવ્યો દ્વારા આત્મજ્ઞાનનો ઉદય થાય છે. તે સમયે આત્મજ્ઞાની પુરુષ અવિદ્યાજનિત કર્મવાસના અને કર્મ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ જાય છે. શૌનકાદિ ઋષિઓ, પુરાતત્વવેતા, ઐતિહાસિક વિદ્વાનોએ આ જ લક્ષણો દ્વારા પુરાણોની આ પ્રમાણે ઓળખ બતાવી છે. આવા લક્ષણોથી યુક્ત નાના મોટા 18 પુરાણ છે. તેમના નામ આ પ્રમાણે છે: બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, લિંગપુરાણ, ગરુડપુરાણ, નારદપુરાણ, ભાગવત પુરાણ, અગ્નિપુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, માર્કંડેય પુરાણ, વામન પુરાણ, વરાહ પુરાણ, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. શૌનકજી, વ્યાસજીની શિષ્ય પરંપરાએ જે પ્રમાણે વેદ સંહિતા અને પુરાણ સંહિતાઓનું અધ્યયન, અધ્યાપન, વિભાજન વગેરે કર્યું તે મેં તમને કહી સંભળાવ્યું. આ પ્રસંગને સાંભળનાર અને વાંચનારના બ્રહ્મ તેજની અભિવૃદ્ધિ થાય છે. इति श्रीमद् भागवते महापुराणे पारमहंस्यायां संहितायां द्वादश स्कंधे सप्तमो अध्याय 12वां स्कंध अंतर्गत 7वां अध्याय समाप्त। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय।